સંત પરમહિતકારી જગત માહી સંત પરમહિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમા મીટાવત ભારી હો પરમા મીટાવત ભારી જગત માહી સંત પરમહિતકારી પરમ કૃપાળુ સકળ જીવન પરમ કૃપાળુ સકળ જીવન પર હરિ સમ સબ દુખ હારી હો હરિ સમ સબ દુખ હારી જગત માહી સંત પરમહિતકારી ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી હો રીત જગત સે ન્યારી જગત માહી સંત પરમહિતકારી બ્રહ્માનંદ કહે સંત કી સોબત બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હે પ્રગટ મુરારી હો મિલત હે પ્રગટ મુરારી જગત માહી સંત પરમહિતકારી પ્રભુ राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन नारायण हरे नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे श्रीमन नारायण हरे कृष्ण देव हरे जीमूत समान वर्णम रत्नोल सत्कुंडल शोभिकर्ण महाकिरीटाग्र मयूर पर्ण श्रीराधिका कृष्णमहं नमामि निधाय पाणी द्वितयेन वेणु निजादरे शेखर यातरेणु नादयन्तं च गतौ करेणु श्रीराधिका कृष्णमहं नमामि विशुद्ध हेमोज्ज्वल पीतवस्त्रं हतारियूथं च विनापि शस्त्रं व्यतिकृतानेकसुरद्विडस्त्रं श्रीराधिका कृष्णमहं नमामि धर्मतिशार्दित साधुपालं सधर्म वैरासुर संगकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि गोपी प्रियारं वितरासकेलं राजेश्वरी रंजन कृप्रहेलं संदोल सत्पुं चिह्न चेलम श्रीराधिका कृष्णमहं नमामि वृंदावने पीततया वसन्तं निजाश्रितानां पद उद्धरन्तं गोप गोपी रविनन्दयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथ दर्पहारम् संसारी जीवाश्रयणीय सारं सदैव सत्पुरुष सौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादि सन्दर्शित दिव्यलोकं विनाशित स्वाश्रित जीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम अति निश्चय तव घनश्याम महात्म ज्ञान युत भक्ति तव एकांतिक सुखधाम मोहि में तव भक्त पनो

ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ నిజాశ్రితానాం సకలార్థిహంతా సద్ధర్మ భక్తి రవణం విదాతా దాతా సుఖానాం మనసేప్సితానాం తనోతు కృష్ణో ఖిల మంగళం నః సహజానంద స్వామి మహారాజ్ కీ జయ हलर की लकड़ी हरि मेरे हलर की लकड़ी हलर की लकड़ी हरि मेरे हलर की लकड़ी ए पकड़ी सो पकड़ी हरि मेरे हलर की लकड़ी हरि मेरे हलर की कान झकरी कान कान जय करे हरि मेरे हालर की लगरी हरि मेरे हालर की ऐसो लगत है जो कड़वे ककरे जो कड़वे ककरे हरी मेरे हालर की लकरी हरी मेरे हालर की लकरी तुम तो योधा जी बोध लयावे ओ तुम तो योधा जी बोध लयावे सिखे सुने न करे हो पकरे सो पकरे हरि मेरे हलर की लकरी दास प्रभु सुझाई कहियो सूरदास प्रभु सुझाई कहियो जाको मत जकरे जाको मत जकरे पकरे सा पकरे पकरे सा पकरे हरि मेरे हालर की लगरी रे हरि मेरे हालर हालर की लगरी सजानंद स्वामी महाराज ने पेज नंबर 125 आज मैं तो देठा वाला ने वाट वहेता वाला ने वाट वेता રજ રહેતે નાથે મારી રે બેની આજ મેં તો દેઠા વાલા ને વાટ વહેતા રજ રહેતે નાથે મારી રે બેની આજ મેં તો દેઠા વાલા ને વાટ વહેતા મોળીડા નો છેડો વાલા ને વાટ વહેતા ભૂલે ભળે ન જળ બેડો રે બેની આજ મે તો દેતા વાલા ને વાટ વહેતા ટોણા ભૈરા છે એના ફૂલડા ને તો રે જોરે જોરે રે બેની આજ મે તો દીઠા વાલા ને વાટ વહેતા મનને તણે છે જોરે જોરે રે બેની આજ મે તો દીઠા વાલા ને વાટ વહેતા બ્રહ્માનંદ નો વાલો કુંજ નો વિલાસી બ્રહ્માનંદ હાસી રે બેની આજ મે તો દેઠા વાલા ને વાટ વહેતા સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ Yeah. વાલા ભક્તજનો, આજે શિક્ષાપત્રી જયંતિનો પવિત્ર દિવસ વસંત પંચમી બહુ મોટો દિવસ છે. આજે આપણો હૈદરાબાદ ગુરુકુલમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે એમનો પાટોત્સવ પણ છે. જ્ઞાનબાગ ગુરુકુલ એટલે જૂનાગઢમાં જે બીજું નવું ગુરુકુલ છે ત્યાં પણ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ. મૂળી બ્રહ્માનંદ સ્વામીએ જે મંદિરનું બાંધકામ કર્યું, સ્વામી ત્યાં હતા, એ દેવોનો પણ આજના દિવસે પાટોત્સવ. અને આપણો રાજકોટ ગુરુકુલ એનું બીજ ખાતમુહૂર્ત જ ને, રાજકોટ ગુરુકુલનું ખાતમુહૂર્ત એટલે આપણું બધાનું ઉદ્ભવ સ્થાન. વસંત પંચમીનો પવિત્ર દિવસ શાસ્ત્રીજી મહારાજે સિલેક્ટ કર્યો અને રાજકોટ ગુરુકુલનું પાયો નાખ્યો. આવો મોટો પવિત્ર દિવસ, આમ તો વિદ્યાનો દિવસ આ કહેવાય. આપણા દેશમાં સરસ્વતીજીનું પૂજન આજને દિવસે થાય. બંગાળની એ બાજુ તો બહુ મોટે પાયા ઉત્સવ થતો હોય છે સરસ્વતી માતાજીને, જેમ આપણે ગણેશજી નવરાત્રામાં બધી દેવીઓ પધરાવે અને ઉત્સવ કરતા હોય, એવો જ આ ત્યાં ઉત્સવ થતો હોય. આવો મોટો આ પવિત્ર દિવસ, અને જોગાનો જોગ આપણે અહીંયા સંતો પધાર્યા. જો બેમાંથી ચાર દેખાય ને અમેરિકામાં સાધુ દેખાય તો બધા હરિભક્તો રાજી રાજી થઈ જાય. પૂજ્ય નિર્ગુણદાસ સ્વામી, પૂજ્ય હરિનિવાસ સ્વામી બંને અટલાન્ટાથી પધાર્યા. જ્યાં તમે ઘરે બેઠા ત્યાં તાળીઓ વગાડીને સ્વામીનું સ્વાગત કરો. હવે આપણા નિયમ પ્રમાણે તો તમને 7:15 કીધું હતું કે પૂજન આપણે પ્રારંભ કરશું, પણ એમ થાય છે કે ધૂન પછી આપણે કથા કરતા હોઈએ. તો અમારે એક બાળક છે અહીંયા, એણે શિક્ષાપત્રીના શ્લોકો 4-5 તૈયાર કર્યા છે, તો એ કથા વાંચશે. દરરોજ અમે વાંચતા હોય તો એ વાંચે. અહીંયા આવી જા અને કંઈ વાંધો નહીં, ચાલુ જ રહેવા દે. બસ એ કથા એ આપણને શિક્ષાપત્રીના શ્લોકો સંભળાવશે. ત્યાર પછી 5-7 મિનિટ શિક્ષાપત્રીનો મહિમા પૂજ્ય નિર્ગુણદાસ સ્વામી આપણને સંભળાવશે. એટલે હું ધારું ત્યાં સુધી 10 મિનિટ આપણે મોડું થશે આજે. અને ત્યાર પછી એટલા માટે કે શિક્ષાપત્રીનો મહિમા આપણે જાણીએ જ છીએ, છતાંય સંતોને મુખે વિશેષ મહિમા આપણે સાંભળીએ અને ત્યાર પછી શિક્ષાપત્રીજીનું પૂજન કરીએ. શિક્ષાપત્રી છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. હવે એ માંથી થોડાક શ્લોકો આપણે હિતેશભાઈના બાળક, બાલ સંસ્કારના વિદ્યાર્થી નીજભાઈ પટેલ, તો એ આપણને શ્લોકો સંભળાવવાના છે. તો નીજ શ્લોક સંભળાવો, થોડુંક નજીક લ્યો એકદમ. કશ્યાપી પ્રાણી નો હિંસા નેવ કાર્ય ત્રમામકે સૂક્ષ્મ યુકા મત કુણા તે રપે બુદ્ધે કદાચના. અમારા જે સત્સંગી તેમનો કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, અને અને જો માકડ ચાચર તેમની પણ હિંસા ન કરવી. ન ભક્ષમ સર્વધામા સમયજ્ઞ શિષ્યમપી ક્વચિતમ ન પેયમ ચ સુરા મધ્યમપી દેવ નિવેદિતમ. અને જે માંસ છે તે યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ન ખાવ. અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારના મધ્ય તે યજ્ઞનું તે ન પીવું. તે ન પીવું. અપિભૂરિ ફલમ કર્મા ધર્મા પેતમ ભવેત્યતિ આચાર્યમ તર્હિ તંનેવ ધર્મા સર્વાર્થ દોષ્ટિ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ સર્વતા. યાવત જીવમ ચ શુશુષા કાર્ય માતુર પિતુર્ગુરો રોગર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામકૈ. નિજાશ્રિતાનામ સકલાથી હંતા સક્તર્મ ભક્તિ રવણમ વિધાતા દાતા સુખાના મનસે પ્સિતાનાર્તનોટ કૃષ્ણો અખિલ મંગલામા સજન સમરાજ નીચે. સરસ. નીજભાઈએ આ સંસ્કૃતના શ્લોકો છે, અને સંસ્કૃતના શ્લોક છે ને એ શ્રીજી મહારાજે પોતે હાથે કલમ લઈ અને લખેલા છે. અને એ પ્રસાદીના શ્લોક એટલી નાની ઉંમરમાં 5-7 શ્લોકો આપણને સંભળાવ્યા. હવે પૂજ્ય નિર્ગુણ સ્વામીને કહીએ તો 5-7 મિનિટ આપણને આ બાબતની શિક્ષાપત્રીનો મહિમા કહે, અને ત્યાર પછી શિક્ષાપત્રીનું પૂજન થશે. તમે ઘરે પૂજનની તૈયારી કરી રાખીએ છે, સિંહાસન અથવા તો એક નાનો બાજોટ એની ઉપર કપડું પાથરી શિક્ષાપત્રી પધરાવજો. શિક્ષાપત્રી જ ભગવાનનું સ્વરૂપ છે. સામે ચોખા કંકુ ફૂલની પાખડી હોય તો એ રાખજો, અને ઘરના જે નાના મોટા સભ્યો હોય બધા બેસજો. જ્યારે શિક્ષાપત્રીનું પૂજન થાય અને જન્મંગલ નામાવલીથી ત્યારે એની ઉપર 2 ચોખા ધરાવતા જવાના. ત્યાર પછી શિક્ષાપત્રીજીની આરતી થશે. તો તમે આરતીની તૈયારી કરી હશે, ન કરવી હોય તો કરી રાખજો, પણ એમાં 2 ટીપા ઘીના વિશેષ રાખજો, કારણ કે શિક્ષાપત્રીજીની આરતી થોડીક લાંબી છે એટલે વચ્ચે વાઇટ બુજાઈ ન જાય, એટલા માટે થોડુંક ઘી અથવા તેલ વિશેષ એમાં મૂકી રાખજો. હવે પૂજ્ય સ્વામી આપને શિક્ષાપત્રીનો મહિમા કહેશે. વામે યસ્ય સ્થિત રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમપૂજ્ય આનંદ પ્રિયદાસજી સ્વામી, પરમપૂજ્ય હરિનિવાસદાસજી સ્વામી, પરમપૂજ્ય ધ્યેય સ્વામી, સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. પૂજ્ય આનંદ સ્વામીએ વાત કરી એમ વસંત પંચમીનો દિવસ એટલે વણજોયું મુહૂર્ત કહેવાય. પેલી કહેવાય ને કે અખાત્રીજ, વસંત પંચમી અને ત્રીજી ભાઈબીજ, આ ત્રણેય છે એ વણજોયા મુહૂર્ત કહેવાય. ભાઈબીજને દશેરા શાસ્ત્રમાં હોતે આવે છે. આજે વસંત પંચમીનો દિવસ એટલે શ્રીજી મહારાજે પોતાના હસ્તે સંવંત 1882 શિક્ષાપત્રીના શ્લોકમાં પણ લખ્યું છે મહારાજે, અને ઈસવીસનની સદી ગણીએ તો 1826 હમણાં 2026 આવશે ત્યારે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થશે. મહારાજે પોતે સ્વહસ્તે લખેલા શાસ્ત્ર છે અને એનું પ્રમાણ પણ મહારાજે વચનામૃતમાં કીધું છે, અંત્યના પહેલા વચનામૃતમાં, કે આ શિક્ષાપત્રીનો પાઠ કરવો, જેને વાંચતા ન આવડતું હોય તેને શ્રવણ કરવું, શ્રવણ એ આ બેમાંથી એકઈ ન થાય તો પછી પૂજન કરવું, આ ત્રણમાંથી એકઈ ન થાય તો એક કામ કરવું, હું ઉપવાસ કરવો, એ તો થઈ શકે ને. મહારાજે આપણને આજ્ઞા કરી છે. શિક્ષાપત્રી શાસ્ત્ર છે ને એક બુનિયાદી શાસ્ત્ર છે, કેવળ આધ્યાત્મિક શાસ્ત્ર નથી આ, એમાં વ્યવહારની વાતો લખી છે, જીવ પ્રાણી માત્રના હિતની વાત લખી છે, માતા પિતા પારિવારિક જીવન કેવું હોવું જોઈએ એની પણ વાત કરી છે. હમણાં નાનકડો બાળક બોલ્યો ને કે આ જીવન માતા પિતાની સેવા કરવી, આ બધી વાતોનું મહારાજે યથાર્થ બહુ વિચારીને જે વાત વેદમાં, ઉપનિષદમાં, પુરાણમાં, કોઈ બીજા આધ્યાત્મિક ગ્રંથોમાં પણ ન મળે એવી વાત આમાં લખી છે. બોલો, કહેવાય છે ને કે વેદમાં દૂધ રૂપે, બોલો તો તમે, વેદમાં પછી પુરાણમાં દહીં રૂપે, બોલો, પુરાણમાં દહીં રૂપે, વેદમાં દૂધ રૂપે, પુરાણમાં દહીં રૂપે, વેદમાં દૂધ રૂપે, પુરાણમાં દહીં રૂપે, ઉપનિષદમાં નવનીત રૂપે અને શિક્ષાપત્રીમાં ઘી રૂપે, ઉપનિષદમાં નવનીત રૂપે અને શિક્ષાપત્રીમાં ઘી રૂપે, જે આજ્ઞાઓ વેદની શ્રુતિઓ 1,00,000થી પણ વધારે છે. ઉપનિષદો છે એમાં પણ પરા અપરા, ભગવાન વ્યતિરેક છે કે બધામાં અન્વયપણે છે, એ બધી વિદ્યાઓ જે લખી છે, મુખ્ય 108 ઉપનિષદ, એમાંના પણ મુખ્ય 10 ઉપનિષદો, એમાં જે વાતો લખી છે, પુરાણ ગ્રંથોમાં એમાં જે કંઈ બધી વાતો લખી છે, મહારાજે ગાગરમાં સાગર, એમ નાનો એવો ઘડો હોય એ તમે સાગરમાંથી ભરીને લઈ આવો, ગંગાજળ નદીની યાત્રા કરવા ગયા હોય ઉત્તરમાં, અને ઘરે નાની એવી લોટી લઈને આવે અને પાછા ગામડામાં લોટી ઉત્સવ કરે કે ઓ અમારા બાપા તો છેક ગંગાની યાત્રા કરીને આવ્યા, ત્યાંથી લોટી લઈને આવ્યા, વાતે ગાતે ગામડાઓમાં એના હામૈયા થાય, ઢોલ વગાડે ને બાપાને એ સ્વાગત થાય, હવે એ લોટી ગંગાજળની લઈ આવ્યા, એમાં હવે એ ઓલા વેપારીએ કદાચ નળેથી ભરી લીધી હોય તો કોને ખબર, પિત્તળની લોટરી અત્યારે અહીંયા અમેરિકામાં લગભગ ઘરે ઘરે હશે બધા, ચોખ્ખું ગંગાજળ છે કે નહીં એ તો કોને ખબર, પણ આ શિક્ષાપત્રી તો ચોખ્ખું શાસ્ત્ર, એક પણ શબ્દ છે એ આમાં ફેરવી ન શકાય, જો ફેરવીએ તો અર્થનો અનર્થ થઈ જાય. સંસ્કૃતમાં જે કોઈ શાસ્ત્ર બન્યા છે એમાં બહુ જાણી બૂજીને બધાએ તત્વતઃ લખેલા છે. ગાંધીજી એવું કહેતા કે મને સંસ્કૃત ના આવડતું, પછી હું શીખ્યો અને પછી પોતે પોતાની જે બુક છે એમાં પણ લખ્યું છે, મારું જીવન એ જ મારો સંદેશ, કે હિન્દુ તો જ સાચો કહેવાય કે જેને ખરેખર સંસ્કૃત વાંચતા લખતા થોડુંક આવડવું જોઈએ. એમાંય કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ગીતા જેવું શાસ્ત્ર તો કમસે કમ વાંચતા આવડવું જ જોઈએ. જો આજે આપણો શિક્ષાપત્રી આપણો ધર્મગ્રંથ છે, સરદાર પટેલ, ગાંધીજી આ બધા એને માનતા અને એવું કહેતા સરદાર પટેલ કે આ ગ્રંથ પ્રમાણે જો વર્તવામાં આવે તો આ દેશની અંદર સિપાહીઓ ન રાખવા પડે, કોર્ટો ઘટી જાય, ઝઘડાઓ ઘટી જાય, એટલું બધું સરસ વ્યવહારની નાનામાં નાની બાબત પણ મારે જે મૂકી નથી. કોઈને પૈસાની લેતી દેતી કરવી હોય તો લખત કર્યા વગર ન દેવી, વ્યવહારનું નામું રાખવું, આવી બધી વાત મહારાજે ઝીણી ઝીણી કરી છે. પોતાના અંગત સંબંધી હોય તોય આપણે બધા ત્યાં જ પીટાઈ જઈએ કે ભાઈ ઓલાને તો દીધું હતું, પછી એને ટાઢે પાણીએ નવડાવ્યા, એમ લખાણ બખાણ કર્યું ન હોય, ઉપર છલ્લું બધું કાંઈ કરવું નહીં. એટલે કિશોરલાલ મસરૂવાળા કહેતા ને કે આ શિક્ષાપત્રી છે એ મોક્ષ માર્ગની નિસરણી છે, એનું પહેલું સ્ટેપ છે એ આ મૃત્યુલોકમાં મનુષ્ય જન્મ પામ્યો હોય એને માટે અહીંયા અહીંયાથી માંડીને છેક અક્ષરધામમાં જવાની સીડી છે, અને એ બહુ કરાળ નથી. કરાળમાં સમજાય, નીજ કરાળમાં સમજાય તને, કરાળ એટલે ચડવામાં બહુ તકલીફ પડે ને તો એને કરાળ કહેવાય, પણ અહીંયા આ શિક્ષાપત્રીનું પાલન તો 80 વર્ષના બાપાએ કરી શકે. મેં 80 વર્ષ એટલા માટે કીધા, 80 પછી છૂટ છે એટલે, એસી વર્ષ સુધી તો પાળવાનું છે, પણ આ દેશની અંદર રહીને પણ તમે બધાએ ભારતની ભૂમિના જે સંસ્કારો છે એ રાખો છે. ગુરુ મહારાજ, બધા સંતો, પૂજ્યપાદ દેવપ્રસાદ સ્વામી, બધા સંતો તમારી ઉપર ખૂબ રાજી છે. અહીંયા અમેરિકામાં એવા ભક્તો પણ છે કે જેને આખે આખી શિક્ષાપત્રી કંઠસ્થ છે. નિષ્કુળાન સ્વામીએ પણ આ શિક્ષાપત્રીનું પદ્યમાં રૂપાંતર કર્યું. નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી જેવા સંતોએ આની ટીકાઓ લખી. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ એ બધાએ પણ સંસ્કૃતની ટીકાઓની રચનાઓ કરાવી છે. એટલે આ ગ્રંથ છે એ આપણે માટે બહુ અમૂલ્ય છે. અહીંયા ન્યૂજર્સીમાં જ એક ભગત છે, મારે નામ નથી દેવું, હું એને વર્ષોથી ઓળખું છું. એ ભગતના મેરેજ થવાના હતા ત્યારે એમણે જેમની સાથે સગાઈ થઈ તો એમને આ શિક્ષાપત્રી મોકલી. એ કે ભાઈ જો અમારું આ ધર્મશાસ્ત્ર છે એમાં ખાલી ને ખાલી 240 શ્લોક છે. સાચું ને, શિક્ષાપત્રી વાંચતા હોય એને ખબર હોય કેટલા શ્લોક છે. 212 શ્લોક છે, નાનકડી એવી શિક્ષાપત્રી 212 શ્લોક. એ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવું હોય તો વેલકમ, તો આપણે મેરેજ ફાઇનલ એમ, નહીંતર અમારે મેરેજ કરવા નથી. આવી જ ઘટના પુરાણી જ્ઞાન સ્વામી ઘણી વખત આપણને કહે છે કે એક જૂનાગઢ ગુરુકુલના પ્રવીણભાઈ હતા, વર્ષો પહેલાં, અત્યારે અમદાવાદમાં રહે છે, એમની ઉંમર પણ ઘણી બધી 72-74 વર્ષ થઈ. એમના જ્યારે મેરેજ થવાના હતા ત્યારે એમણે પણ એમના પત્ની હતા એમને શિક્ષાપત્રી મોકલેલી. કારણ કે આમાં મહારાજે સ્ત્રીઓના ધર્મ કીધા છે. જે ધર્મ નથી પાળતા એ મનુષ્ય ન કહેવાય, પશુ સમાન કહેવાય. એમાં મહારાજે સ્ત્રીના વિધવાઓના, સદ્ભાવોના અલગ અલગ વિભાગ પાડીને કીધા, આચાર્યોના, ત્યાગી સંતોના. ખાલી એમને એમ ઉપલક આપણે આકૃતિથી તો માણસ છીએ એમ, પણ આપણી પ્રકૃતિ ચેન્જ થવી જોઈએ. અને એ પ્રકૃતિ છે એ શાસ્ત્ર સિવાય કોઈ ચેન્જ ન કરી શકે. આમાં લખ્યું એ પ્રમાણે આપણે રહેતા શીખીએ તો આપણા જીવનમાં કોઈ જાતની મુશ્કેલી ના આવે. ભગવાન પણ આમાં બંધાણ જ કે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે એને હું બધી જ રીતે રક્ષા કરીશ એમ, એને કોઈ જાતે હું દુઃખ નહીં આવવા દઉં. એટલા માટે મહારાજે બહુ જ કરુણા કરીને આ શિક્ષાપત્રી ગ્રંથ, અમને એના 200 વર્ષ પૂર્ણ થવા આવશે, અત્યારે 195 છે, 195મી જયંતિ છે, એટલે આ શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહેવું જોઈએ. શિક્ષાપત્રી પ્રમાણે પહેલાંના જે ભક્તો હતા, અત્યારે પણ ઘણા ભક્તો હોય, આપણને ટચમાં ન આવ્યો હોય, પણ મહારાજ વખતે બનેલો એક પ્રસંગ ગઈકાલે જ મેં વાત કરી હતી. ઉના પાસે પહવી ગામ છે, ત્યાંના એક આહિર સાજણ ભગત હતા. તો એ મહારાજના ધર્મ પ્રમાણે રહેતા, શિક્ષાપત્રી પ્રમાણે રહેતા અને ખેતીવાડી ગુજરાન કરતા હશે. તો ભારતની અંદર એ સમયમાં ફિરંગીઓ, પોર્ટુગીઝો અને અંગ્રેજો આ બધાનું શાસન વારા ફરતી આવ્યું હતું. ત્યારે જ્યારે ફિરંગી હતા એ દેશમાં હતા, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં પણ એના બધા સૈનિકો આંટા મારતા હતા. તો એક વખત આ સીમમાંથી ઘરે આવતા હશે સાજણ ભગત, અને ગાડું ને બળદ ને બધું લઈને આવ્યા. રસ્તામાં ફિરંગી મળ્યા 3-4, અને કે એ ઊભો રહી જા, કે લાય આ ગાડું બળદ બધું લાય. કે કારણ કે એ લોકો બધા શું છે, ગમે ત્યારે ગમે એ વસ્તુ લઈ લેતા. એટલે આની ગાડું ને બળદ એ તો એની જીવન દોરી કહેવાય, એ જો લઈ લે તો ખાય હું, એના હાથ પગ કહેવાય એમ. એટલે આ કે ભાઈ મેં કંઈ તમારું કંઈ બગાડ્યું નથી, તમે મારું કેમ ઝૂંટવી લ્યો, પણ હવે એની આગળ તો કંઈ બોલાય નહીં, નહીતર ભડાકે દઈ દે, બંદૂક તો ભેગી જ હોય એની પાસે, હથિયાર તો હોય જ. સાજણ ભગત કંઈ બોલ્યા નહીં, ગાડું બળદ દઈ દીધું, સીધા આવ્યા ગામના સરપંચ પાસે. આપણે ટૂંકમાં વાત કરીએ, સરપંચને કીધું કે મારી તમે રક્ષા કરો એમ, મારું ગાડું બળદ આ માણસોએ, ફિરંગીઓએ લઈ લીધું છે. તો કે હું કેમ તારી રક્ષા કરું, કે સરપંચ કે અરે કે પણ અમે તમને ટેક્સ આપીએ છીએ, બધું તમે મહેસૂલ વસૂલ કરો છો, તો તમારી ફરજ છે, ગામના એક તમે રાજા છો, તો અમે જ્યારે સંકટમાં હોય તો ત્યારે અમારે તમારે રક્ષા કરવી જોઈએ. તો કે તું એકલો ટેક્સ ભરે, ગામના બધા ભરે છે, તો હું મારે બધાને ઘરે ઘરે જઈને બધાની તકલીફ દૂર કરવી એમ ને, કે એમ કરીને ચોખ્ખા શબ્દમાં ના પાડી. કારણ કે બળિયા આગળ બહુ ડાપણ તો કરાય નહીં, ફિરંગી છે એની આગળ સરપંચને શું હેસિયત એમ, એ તો મારી નાખે ને એને. એટલે આ સરપંચ છે એણે કાંઈ કીધું કે ભાઈ જો તને તકલીફ હોય તો આ ત્યાં કપાળમાં ટીલું કર્યું છે, તું સ્વામિનારાયણ ધર્મ પાળે જ તો જાને તારા ભગવાનને પ્રાર્થના કરને, મારી પાસે હું આવ્યો કે. પણ આને તો તરત એમ થઈ ગયું કે હા એ વાત સાચી કે ભલે, પણ જો આ નાની બાબતમાં હું મારા ભગવાનને તકલીફ આપવા માગતો નથી, પણ છતાંય મારા ભગવાન તો મારી મુશ્કેલી દૂર કરશે જ, મને વિશ્વાસ છે ને ખાતરી જ, કારણ કે મેં એની કોઈ દિવસ આજ્ઞા લોપી નથી, એટલે એ મારું જરૂર કામ કરશે. પણ એક શરત કે હું ભગવાનને તો પ્રાર્થના કરું કે તમે આજ પછી કોઈ દિવસ મારી પાસે ટેક્સ વસૂલ કરતા નહીં, મારી ઉપજ આવે એમાં પછી કહેતા ને આટલો લાઈ મહેસૂલ તારી, તો કે હા કે જા કે તારી બધી મહેસૂલ માફ કે. જો તારા ભગવાન તારું ગાડું ને બળદ ને બધું તારું ફિરંગીના હાથમાંથી પાછું અપાવે તો બધું માફ કે. બનેલી ઘટના છે, આ કંઈ લોક વાર્તા નથી, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસના ગ્રંથોમાં લખાયેલી વાત છે. એ ફિરંગી ગાડું બળદ લઈને જતો હતો ત્યારે મહારાજે આને ઘરે જઈને મહારાજને પ્રાર્થના કરી, તો આ બાજુ મહારાજે દિવ્ય દેહે મોટા મોટા કાઠી ને પાળા ને બધા મજબૂત સુરા ખાચર ને સોમલા ખાચર આવ્યા, તબડાક તબડાક તબડાક ઘોડા લઈને હાથમાં હથિયાર ને બંદૂકો ને બધું ધણાટ કરતા આકાશમાં ભડાકા કર્યા ને, બોલો ફિરંગી ગભરાઈ ગયો, ગાડું લઈને જતો હતો એકદમ ઊભો રહી ગયો, એ કે જો એક પણ આ ગાડું કે બળદ લીધું છે ને તો તમે અહીં નહીં ઉપર પોગાડ દેવું કે રામ રમી જાય તમારા, કે બંદૂકથી તમને ઠાર મારી દેવું, કે આટલા બધા માણસો છે ને ઓલા તો ફફડી ગયા, દોડવાનું હે ન રહ્યો, એ જાડી ઝાખરામાં જંગલમાં ભાગી ગયા એમ, અને છુમંતર થઈ ગયા ફિરંગીઓ. પછી ઓલા પાળાવે સુરા ખાચરને એણે બળદ છોડીને જોતરે બાંધી દીધા આગળ, અને પછી ગાડું ન્યા ન્યા ઊભું રહ્યું ગામને પાદરથી થોડેક આઘું એમ. પછી આ બાજુ મહારાજને પ્રાર્થના કરતા હતા સિંહાસન આગળ, ત્યારે મહારાજ કે આંખ ઉગાડ કે જા તારું ગાડુંનો બળદ છે ને સીમમાં પીડ્યું પાદરે, કે જલ્દી લઈ આવી કે આ દોડીને લઈ આવે છે એમ. મહારાજ છે એ આપણને આ લોકમાં પણ સુખી કરે, આ શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવન જીવીએ. આજે અમેરિકામાં એવો કાયદો છે ને કે જ્યાં ત્યાં થૂકવું ને આ તે બધું, ભારતમાં તો વર્ષો પહેલાં મહારાજે કાયદો આપેલો છે, અને અમેરિકા આજે સુખી કેમ છે? આ બધા કાયદાઓનું પાલન કરે છે, એટલા માટે નીતિશાસ્ત્રમાં પણ લખ્યું છે કે આ રીતે આપણે જીવન જીવીએ તો 100 એ 100% સુખી થાય, પણ કેવળ આપણે સુખી નથી થવાનું. શાસ્ત્રોમાં તો એવું પણ લખ્યું છે કે મનુષ્ય દેહ પછી પણ બીજા શરીર છે, જો એ બીજા શરીરમાં ન જવું પડે, ન દુઃખી થવું હોય, એમાં ન જવું હોય, જન્મ મરણમાં ન ફસાવવું હોય, તો તમે ધર્મગ્રંથનું પાલન કરો. અને આટલો એવો નાનો ગ્રંથ, આનું પાલન કરવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં, કારણ કે આમાં અમુક શ્લોક તો એવા છે ક્યારેક જ પાળવાના, ગ્રહણના છે આ બધા, વિધવાઓના ધર્મ કંઈ પુરુષોએ પાળવા નથી, આચાર્યના ધર્મ પણ આપણે પાળવા નથી. એટલે મહારાજે આપણા કદાચ ધર્મ આપણે સોર્ટિંગ કરીએ ને તો આઈ થિંક 100ની અંદર આવી જાય, 100 જેટલા શ્લોક એવા છે કે 100 શ્લોકની અંદર આપણું 100 વર્ષનું આયુષ્ય હોય ને તો આરામથી પૂરું થઈ જાય. અત્યારે તો એટલું બધું કાંઈ ગણિત માંડવાની જરૂર નથી, આયુષ્ય બહુ સીમિત છે, બુદ્ધિ પણ બહુ સીમિત છે. ત્યારે મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરી કે આપણા ઘરમાં પણ શ્રીજી મહારાજ રાજી થાય, નાના બાળકોથી માંડીને બધાને આનો અભ્યાસ કરાવો. બીજું, સંપ્રદાયમાં ઘણી વખત શિક્ષાપત્રીમાં ઘણા બધા ફેરફાર કરનાયકા હોય, એમાં ક્યાંય ફસાવવું નહીં. ઓરિજિનલ શિક્ષાપત્રી મહારાજ વખતે સંતોએ 26 ભાષા, અત્યારે 26 ભાષામાં મળે છે, અને શ્રીજી મહારાજ વખતે એ નંદ સંતોએ ઓછામાં ઓછી 8 ભાષામાં લખ્યું હતું, બ્રજ ભાષામાં, કચ્છી ભાષામાં, આ બધી રીતે મહારાજે સંતો પાસે કરાવ્યું. અને આપણા પૂજ્ય મુકુંદ સ્વામીએ લેટિનમાં પણ કરાવ્યું છે, લેટિન શીખ્યા પૂજ્ય બાદ મુકુંદ સ્વામી લેટિન ભાષામાં પણ, શાસ્ત્રીજી મહારાજ વખતે જ્યારે બાબરિયા અશ્વિનભાઈ ચતુરભાઈ એમણે પણ શિક્ષાપત્રી વાંચતા હતા યુનિવર્સિટીમાં, વાત તો બધાએ સાંભળેલી જ, તો અહીંની મહિલાને પણ મહારાજે 3 ચોગાવાળી પાઘે સફેદ વસ્ત્ર ધારણ કરીને દર્શન આપેલા. એ આ અદ્ભુત ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે, અને આનું ઓરિજિનલ કોપી શ્રીજી મહારાજે સર માલકમ સાહેબને રાજકોટમાં આપી દી, એ કોપી લંડનની લાઇબ્રેરીમાં પણ સચવાયેલી છે. એટલે આપણે નિઃસંકોચપણે કહી શકીએ કે હજુ તો સર્પ ગયા અને લીસોટા રહ્યા, બધી જ વસ્તુ આપણી પાસે સાબુતપણે છે અને એની સાબિતી હોતી જ. અને શાસ્ત્રીજી મહારાજ લંડન ગયા ત્યારે એ શિક્ષાપત્રી સ્વામી હાથમાં લઈને દર્શન કરેલા છે. એટલા માટે ખૂબ શ્રદ્ધા રાખીને ખૂબ મહિમાથી આ શિક્ષાપત્રીનું દરરોજ પઠન થવું જોઈએ. પૂજન આપણે અત્યારે કરતા હોય પણ રિયલમાં પૂજામાં રાખવાની, પગે લાગવાની. જૂના સંતો તો શિક્ષાપત્રીને થાળ ધરાવતા. મહારાજની વાણીરૂપી મૂર્તિ છે, આ વાંગમય સ્વરૂપ છે, એટલે એને થાળ ધરાવતા. ત્યારે આવી રંગીત ચિત્ર પ્રતિમાઓ નહોતી. તો શિક્ષાપત્રી છે એ ભગવાનનું સ્વરૂપ છે, એનું પૂજન થવું જોઈએ, વાંચન થવું જોઈએ. અને એ રીતે આપણે મહારાજને રાજી કરીએ તો મહારાજ જરૂર આપણને આ લોકમાં અને પરલોકમાં સુખી કરે, એટલી પ્રાર્થના સાથે. જય સ્વામિનારાયણ. પૂજ્ય નિર્ગુણદાસ સ્વામીએ આપણને શિક્ષાપત્રીનો ટૂંકમાં મહિમા બતાવ્યો. હવે શિક્ષાપત્રીના પૂજન માટે પૂજ્ય નિર્ગુણદાસ સ્વામી અને અટલાન્ટા ગુરુકુલથી પૂજ્ય હરિનિવાસ સ્વામી બંને પધાર્યા છે, તો બંને સંતો શિક્ષાપત્રીનું પૂજન કરવા પધારશે. અહીંથી પૂજ્ય દેહ સ્વરૂપ સ્વામી આપણને મંત્ર બોલતા જશે અને તમે એક એક મંત્રે બે બે ચોખા કે પુષ્પ પાખડી શિક્ષાપત્રીજીની ઉપર પધરાવતા રહેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી બૃહદવ્રતધરાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી રાધાકૃષ્ણેષ્ટદેવતાય નમઃ. ઓમ શ્રી મરુત્સુતપ્રિયાય નમઃ. ઓમ શ્રી કાલીભૈરવાદ્યતિભીષણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી તીવ્રવૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગકલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ. ઓમ શ્રી ક્ષમાનિધયે નમઃ. ઓમ શ્રી સદોન્નિદ્રાય નમઃ. ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી તપઃપ્રિયાય નમઃ. ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી પાષંડોચ્છેદનપટવે નમઃ. ઓમ શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ. ઓમ શ્રી પ્રશાંતમૂર્તયે નમઃ. ઓમ શ્રી નિર્દોષાય નમઃ. ઓમ શ્રી અસુરગુરુવાદીમોહનાય નમઃ. ઓમ શ્રી અતિકારુણ્યનયનાય નમઃ. ઓમ શ્રી ઉર્ધ્વવાધ્વપ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સાધુશીલાય નમઃ. ઓમ શ્રી સાધુવિપ્રપ્રપૂજકાય નમઃ. ઓમ શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમઃ. ઓમ શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિને નમઃ. ઓમ શ્રી કાલદોષનિવારકાય નમઃ. ઓમ શ્રી સચ્છાસ્ત્રવ્યસનાય નમઃ. ઓમ શ્રી સદ્યસમાધિસ્થિતિકારકાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમઃ. ઓમ શ્રી કૌલદ્વીષે નમઃ. ઓમ શ્રી કલિતારકાય નમઃ. ઓમ શ્રી પ્રકાશરૂપાય નમઃ. ઓમ શ્રી નિર્દંભાય નમઃ. ઓમ શ્રી સર્વજીવહિતાવહાય નમઃ. ઓમ શ્રી ભક્તિસંપોષકાય નમઃ. ઓમ શ્રી વાગ્મીને નમઃ. ઓમ શ્રી ચતુર્વર્ગફલપ્રદાય નમઃ. ઓમ શ્રી નિર્મત્સરાય નમઃ. ઓમ શ્રી ભક્તવર્મણે નમઃ. ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી અતિપાવનાય નમઃ. ઓમ શ્રી અબુદ્ધિવૃતે નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામદર્શકાય નમઃ. ઓમ શ્રી અપરાજિતાય નમઃ. ઓમ શ્રી આસમુદ્રાંતસત્કીર્તયે નમઃ. ઓમ શ્રી શ્રીતસંસ્કૃતિમોચનાય નમઃ. ઓમ શ્રી ઉદારાય નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી કંદર્પદર્પદલનાય નમઃ. ઓમ શ્રી વૈષ્ણવક્રતુકારકાય નમઃ. ઓમ શ્રી પંચાયતનસન્માનાય નમઃ. ઓમ શ્રી નૈષ્ઠિકવ્રતપોષકાય નમઃ. ઓમ શ્રી પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સત્યપ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી અરોષણાય નમઃ. ઓમ શ્રી દીર્ઘદર્શિને નમઃ. ઓમ શ્રી ષડુર્મી વિજયક્ષમાય નમઃ. ઓમ શ્રી નિરહં કૃતયે નમઃ. ઓમ શ્રી અદ્રોહાય નમઃ. ઓમ શ્રી ઋજવે નમઃ. ઓમ શ્રી સર્વોપકારકાય નમઃ. ઓમ શ્રી નિયામકાય નમઃ. ઓમ શ્રી ઉપશમસ્થિતયે નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ શ્રી અજાતવૈરિણે નમઃ. ઓમ શ્રી નિર્લોભાય નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી આત્મદાય નમઃ. ઓમ શ્રી અખંડિતાર્ષમર્યાદાય નમઃ. ઓમ શ્રી વ્યાસસિદ્ધાંતબોધકાય નમઃ. ઓમ શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમઃ. ઓમ શ્રી યમદૂતવિમોચકાય નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી ગતસ્મયાય નમઃ. ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી પુણ્યશ્રવણ કીર્તનાય નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિજેષ્ટિતાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. હવે શિક્ષાપત્રીજીની આરતી તરફ જવું છે આપણે. તો જો તમારે, આપણે શિક્ષાપત્રીની આરતી છે એ અલગ છે, સ્પેશિયલ શિક્ષાપત્રીની જ મોટા સંતોએ બનાવેલી છે. તમારે સાથે બોલવી હોય, અહીંથી બોલાશે તો આપણી જે એપ છે, કીર્તનાવલી એપ, એની અંદર પણ છે. અને કીર્તનાવલી બુકની અંદર 57મા પેજમાં શબ્દ છે જય પર બ્રહ્મગીરા. જય પર બ્રહ્મગીરા આવો શબ્દ છે, લખજો એટલે તરત તમારે સર્ચ થઈ જશે. અને અહીંથી એ શિક્ષાપત્રીની આરતી બોલવામાં આવશે. આપણે ન્યૂજર્સી ગુરુકુલમાં પૂજ્ય નિર્ગુણદાસ સ્વામીની સાથે ધ્યેય સ્વરૂપ સ્વામી પધાર્યા. બંને સંતો આ ઠંડી મોસમ અને આ કોરોના વાયરસની વચ્ચે અહીંયા પધાર્યા અને ખૂબ સેવા અને બધે લાભ દીધો. પૂજ્ય ધ્યેય સ્વરૂપ સ્વામી જ્યારથી આવ્યા ત્યાંથી આપણે અહીંયા ન્યૂજર્સી ગુરુકુલમાં છે. અને આપણને દરરોજ, હું તો અહીંયા છું, તમે તો ઘરે હો, પણ રવિવારે દરરોજ નવા નવા કીર્તનો યાદ કરેલા અને બોલે. અને અહીંયા પણ દરરોજ મોઢે જ, કોઈ દી બુક લેવાની નહીં, કીર્તન સંભળાવવાના, મોટા મોટા કીર્તનો. અને આજે શિક્ષાપત્રી જયંતિ છે ને, તો આખી શિક્ષાપત્રી નિષ્કુળાનંદ કાવ્યમ છે ને, નિષ્કુળાનંદ કાવ્યનો છેલ્લો ગ્રંથ છે શિક્ષાપત્રી ભાષા કરીને, એટલે શિક્ષાપત્રી જ છે આખે આખી, આખે આખી સ્વામીને કંઠસ્થ છે. અને આપણા મંડળમાં ઘણા સંતોએ કરી છે, પણ પૂજ્ય સ્વામીએ તો આવા ઘણા ગ્રંથો અને બધું કીર્તનો યાદ કર્યા છે. પૂજ્ય દેવપ્રસાદ સ્વામીને રાજી કરે છે. અહીંયા પણ ઘનશ્યામ મહારાજની, નાના ઠાકોરજીની ખૂબ પ્રેમથી ઘણા સમયથી અહીંયા સેવા કરે છે. સેવક ભાવથી, દાસભાવથી, ભક્તિભાવથી બધાય ભક્તોને પણ ખૂબ રાજીપો થાય એવી સેવા કરી. તો અત્યારે આજે શિક્ષાપત્રીજીની આરતી પૂજ્ય ધ્યેય સ્વરૂપ સ્વામી ઉતારવા માટે આવશે, કારણ કે આવતા શનિવારે એ અહીંથી ઇન્ડિયા જવાના છે. તો શિક્ષાપત્રીજીની આરતી ધ્યેય સ્વરૂપ સ્વામી ઉતારશે, અહીંથી નિર્ગુણ સ્વામી આરતી બોલશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય પરબ્રહ્મ ગીરા પ્રભુ, જય પરબ્રહ્મ ગીરા. શિક્ષાપત્રી સુખદા, શિક્ષાપત્રી સુખદા, શ્રેયસ્કર રુચિરા. ઓમ જય પરબ્રહ્મ ગીરા. સહજાનંદ પ્રભુની કરુણામૃત સરિતા, તું કરુણામૃત સરિતા. સત્સંગી જીવનની, સત્સંગી જીવનની દિવ્ય મહાકવિતા. ઓમ જય પરબ્રહ્મ ગીરા. ધર્મ સહિત સદભક્તિ નિજ જનમાં ભરતી, તું નિજ જનમાં ભરતી. જ્ઞાન તણાયાત્યુત્તમ, જ્ઞાન તણા અત્યુત્તમ સૂત્ર ઉચ્ચરતી. ઓમ જય પરબ્રહ્મ ગીરા. વિરાગમાં પ્રભુ પ્રીતિ વિવેકથી વર્ણતી, તું વિવેકથી વર્ણતી. બ્રહ્મરૂપે પ્રભુ સેવા, બ્રહ્મરૂપે પ્રભુ સેવા, મુક્તિ એ ગણતી. ઓમ જય પરબ્રહ્મ ગીરા. ભક્તજનોની ભક્તિ ધર્મ વડે ભરતી, તું ધર્મ વડે ભરતી. ને આત્યંતિક મુક્તિ, ને આત્યંતિક મુક્તિ નિષ્ઠાથી કરતી. ઓમ જય. હે વિશેષ ને સામાન્ય ધર્મો સૂચવતી, તું ધર્મો સૂચવતી. કલિમા મંગલકારી, કલિમા મંગલકારી સહેજાનંદ સ્મૃતિ. ઓમ જય પરબ્રહ્મ ગીરા. સત્સંગતિ નો મર્મ બહુધાયો ચરતી, તું બહુધા ઉચરતી. ગુણ દ્રષ્ટિ રાખીને, ગુણ દ્રષ્ટિ રાખીને નિંદા પરહરતી. ઓમ જય. સત્શાસ્ત્રોનું સત્વ જગમાં વિસ્તરતી, તું જગમાં વિસ્તરતી. અભય કરી આશ્રિતો, અભય કરી આશ્રિતો સંકટ સૌહરતી. ઓમ જય પરબ્રહ્મ ગીરા. સર્વપરી સંપૂજ્ય શ્રી હરિ મૂર્તિ રૂપ, તું શ્રી હરિ મૂર્તિ રૂપ. આજ્ઞાંકિત બની રહીએ, આજ્ઞાંકિત બની રહીએ બનવા બ્રહ્મ સ્વરૂપ. ઓમ જય પરબ્રહ્મ ગીરા. જય પરબ્રહ્મ ગીરા પ્રભુ, જય પરબ્રહ્મ ગીરા. શિક્ષાપત્રી સુખદા, શિક્ષાપત્રી સુખદા, શ્રેયસ્કર રુચિરા. ઓમ જય પરબ્રહ્મ ગીરા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આરતી શિક્ષાપત્રીને દઈ દેજો અને તમે પણ લઈ લેજો. વાલા ભક્તજનો, આજનો મંગલ દિવસ, આ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે મદરૂપ મદવાણી ઇતિ મદરૂપમ, એટલે મારું સ્વરૂપ છે. તો ભગવાનના સ્વરૂપ રૂપી શિક્ષાપત્રીજીનું આપણે પૂજન કર્યું અત્યારે. અને શરૂઆતમાં બધી વાતો કરી કે આવો મોટો દિવસ છે તો મોટા દિવસનો લાભે લેવાનો હોય. તો આજને દિવસે આપણા ગુરુકુલ પરિવારને એક મોટા ખુશીના સમાચાર એ ચાલુ થઈ ગયું છે. હજી એનું ઇનાગ્રેશન, એનું આજે જ ઇનાગ્રેશન થયું. આમ તો આજે બાળકો અહીંયા બધા ભણવાના ચાલુ થયા, ત્યાં ઓપન થયું, એટલે પહેલો જ દિવસ. અને બીજા એક નવા ગુરુકુલનું ખાતમુહૂર્ત અમદાવાદમાં જમીન પ્રાપ્ત થઈને આજને દિવસે પૂજ્ય ગુરુ મહારાજના હસ્તે થયેલું છે. તો આ એસજી હાઈવે ઉપર ગાંધીનગરથી બહુ નજીક છે અને અડાલજની વાવની બિલકુલ બાજુમાં. તો આવું સરસ મોટું સ્થાન ત્યાં મળ્યું છે અને ત્યાં બાંધકામ પણ હવે ટૂંક સમયમાં ચાલુ થશે. સારું, આજે ચાલુ દિવસ છે તમારે, આવતીકાલે પાછી જોબ હશે. તો હવે અહીંયા આપણે પૂર્ણ કરીએ જયઘોષની સાથે અને પછી સંતો નિમચેષ્ટાની કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય.